वाल्मीकि रामायण किष्किंधा कांड दसमो सर्ग। भाई साथेना वेरनुं कारण जणाववाना प्रसंगमां सुग्रीवे वालीने मनाववानो अने वाली द्वारा पोताने काढी मूकवानो वृत्तांत संभळावो। सुग्रीव कहे छे, त्यार पछी क्रोधે ભરાયેલા તથા વિશુદ્ધ થઈને આવેલા પોતાના ભાઈને એમના હિતની કામનાથી હું ફરીથી પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો। મેં કહ્યું, અનાથ નંદન, સૌભાગ્યની વાત છે કે તમે કુશળક્ષેમ પાછા આવ્યા અને એ શત્રુ તમારા હાથે હણાઈ ગયો। હું તમારા વિના અનાથ બની રહ્યો હતો, હવે એકમાત્ર તમે જ મારા નાથ છો। આ અનેક તારવાળું અને ઉગેલા પૂર્ણ ચંદ્રમા જેવું શ્વેત છત્ર હું તમારા મસ્તક પર ધરું છું અને તમને ચામર ઢોળું છું, તમે એનો સ્વીકાર કરો। વાનરરાજ, હું બહુ જ દુઃખી થઈને એક વર્ષ સુધી એ બોર્ડના મુખ પાસે ઊભો રહ્યો। ત્યાર પછી બોર્ડમાંથી લોહીની ધાર બહાર નીકળી દ્વાર પર લોહી જોઈને મારું હૃદય ઉદ્વિગ્ન થઈ ઉઠ્યું અને મારી સઘળી ઇન્દ્રિયો ખૂબ વ્યાકુળ થઈ ગઈ। ત્યારે બોર્ડના દ્વારને એક પર્વતના શિખરથી ઢાંકી દઈને હું એ સ્થાન પરથી ખસી ગયો અને પાછો કિષ્કિંધાપુરી ચાલ્યો આવ્યો। અહીં વિષાદપૂર્વક મને એકલો પાછો આવેલો જોઈને નગરવાસીઓ અને મંત્રીઓએ આ રાજ્ય પર મારો અભિષેક કરી દીધો। મેં સ્વેચ્છાએ આ રાજ્યને ગ્રહણ કર્યું નથી, તેથી અજ્ઞાનવશ થયેલા મારા આ અપરાધને તમે ક્ષમા કરો। તમે જ અહીંના આદરણીય રાજા છો અને હું સદા તમારો પૂર્વવત સેવક છું। તમારા વિયોગથી જ આ રાજાના પદ પર મારી નિયુક્તિ કરવામાં આવી છે। મંત્રીઓ, નગરજનો અને નગર સહિત તમારું આ સંપૂર્ણ નિષ્કંટક રાજ્ય મારી પાસે થાપણ રૂપે હતું, હવે એને હું તમારી સેવામાં પાછું આપી રહ્યો છું। સૌમ્ય, શત્રુદમન, તમે મારા પર ક્રોધ ન કરો। રાજન, હું એ માટે માથું નમાવીને પ્રાર્થના કરું છું અને હાથ જોડું છું। મંત્રીઓ અને નગરજનોએ મળીને પરાણે મને આ રાજ્ય પર બેસાડ્યું છે, એ પણ એટલા માટે કે રાજા વિનાનું રાજ્ય જોઈને કોઈ શત્રુ આને જીતવાની ઈચ્છાથી આક્રમણ ન કરી બેસે। મેં આ બધી વાત પ્રેમપૂર્વક કહી હતી, પરંતુ એ વાનરે મને ધમકાવીને કહ્યું, તને ધિક્કાર છે। આમ કહીને એણે મને બીજી પણ ઘણી કઠોર વાતો સંભળાવી। ત્યાર પછી એણે પ્રજાજનો અને માનનીય મંત્રીઓને બોલાવ્યા અને સુહૃદોની વચ્ચે મારા માટે ઘણા નિંદિત વચનો કહ્યા। એ બોલ્યો, તમને બધાને ખબર હશે કે એક દિવસ રાતના મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી માયાવી નામનો મહાન અસુર અહીં આવ્યો હતો। એણે ક્રોધે ભરાઈને યુદ્ધ માટે પહેલાં મને લલકાર્યો, ત્યારે એની એ લલકાર સાંભળીને હું રાજભવનમાંથી નીકળી પડ્યો। એ સમયે આ ક્રૂર સ્વભાવનો મારો ભાઈ પણ તરત જ મારી પાછળ આવ્યો। જો કે અસુર બહુ બળવાન હોવા છતાં મને એક બીજા સહાયક સાથે જોતા જ એ ભયભીત થઈને રાત્રે ભાગી ગયો। એની પાછળ આવી રહેલા અમને બંને ભાઈઓને જોઈને એ વેગપૂર્વક નાઠો અને એક વિશાળ ગુફામાં ઘૂસી ગયો। તે અત્યંત ભયંકર વિશાળ ગુફામાં એ અસુરને ઘૂસેલો જાણીને મેં મારા આ ક્રૂરદર્શી ભાઈને કહ્યું, સુગ્રીવ, આ શત્રુને માર્યા વિના હું અહીંથી કિષ્કિંધા પાછો જવા સમર્થ નથી। મારે એને મારી નાખવો જ પડશે, તેથી જ્યાં સુધીમાં હું આસુરને મારીને પાછો આવું ત્યાં સુધી તમે આ ગુફાના દરવાજા પર ઊભા રહીને મારી પ્રતીક્ષા કરો। આમ કહીને અને આ તો અહીં ઊભો જ છે એવો વિશ્વાસ કરીને હું એ અતિ દુર્ગમ ગુફામાં પ્રવેશ્યો। અંદર જઈને હું એ દાનવને શોધવા લાગ્યો અને એને શોધવામાં જ મારો એક વર્ષ વીતી ગયું। ત્યાર પછી મેં ભયંકર શત્રુને જોયો. આટલા દિવસ સુધી એ ન મળવાથી મારા મનમાં કોઈ દુઃખ કે ઉદાસીનતા આવી ન હતી. મેં તરત જ એના બંધુ બાંધુઓ સહિત એને કાળના જડબામાં ધકેલી દીધો. એના મુખમાંથી અને છાતીમાંથી પણ ધરતી પર લોહીનો એવો પ્રભાવ શરૂ થયો જેનાથી આખી દુર્ગમ ગુફા ભરાઈ ગઈ. આ રીતે પરાક્રમી શત્રુનો સુખેથી વધ કરીને હું જ્યારે પાછો આવ્યો ત્યારે મને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો, કેમ કે બોર્ડનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. મેં સુગ્રીવ સુગ્રીવ કહીને વારંવાર બોલાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. આથી મને ભારે દુઃખ થયું. મેં વારંવાર લાત મારીને કોઈક રીતે શિલાને બોર્ડના મુખ પરથી દૂર કરી. ત્યાર પછી ગુફામાંથી નીકળીને અહીંનો રસ્તો પકડી હું આ નગરમાં આવ્યો છું. આ સુગ્રીવ એવો ક્રૂર અને નિર્દયી છે કે એ ભાઈના પ્રેમને ભૂલી ગયો અને સંપૂર્ણ રાજ્ય પોતાના હાથમાં લઈ લેવા માટે એણે મને ગુફામાં બંધ કરી દીધો હતો. આમ કહીને વાનરરાજ વાલીએ નિર્ભયતાપૂર્વક મને ઘરમાંથી કાઢી મૂક્યો. એ સમયે મારા શરીર પર એક જ વસ્ત્ર હતું. રઘુનંદન, એણે મને ઘરમાંથી તો કાઢી મૂક્યો, મારી પત્નીને પણ છીનવી લીધી. એના ભયથી હું જંગલો અને સમુદ્રો સહિત આખી પૃથ્વી પર અથડાતો કૂટાતો ફરું છું. છેવટે હું પત્ની હરણથી દુઃખી થઈને આ શ્રેષ્ઠ ઋષ્યમુખ પર્વત પર આવી ગયો, કારણ કે એક વિશેષ કારણે એનું આ સ્થાન પર આવવું મુશ્કેલ છે. રઘુનાથજી, આજ મારી વાલી સાથેની વેર થવાની લાંબી કથા છે. એ બધી વાત મેં તમને કહી સંભળાવી. જુઓ, અપરાધ વિના જ મારે આ બધું સંકટ ભોગવવું પડે છે. વીરવર, તમે સંપૂર્ણ જગતના ભયને દૂર કરનારા છો, મારા પર કૃપા કરો અને વાલીનું દમન કરીને મને એનાથી બચાવો. સુગ્રીવ નામ કહેવાથી ધર્મના જ્ઞાતા પરમ તેજસ્વી શ્રી રામચંદ્રજીએ એમને જાણે મલકાતા હોય એમ આ ધર્મયુક્ત વચનો કહેવા માંડ્યા. મિત્ર, અમારા સૂર્ય જેવા તેજસ્વી તીક્ષ્ણ બાણ અમોઘ છે, એ દુરાચારી વાલી પર રોષપૂર્વક પડશે. જ્યાં સુધી તમારી પત્નીનું અપહરણ કરનારા એ વાનરને હું મારી સામે જોતો નથી, ત્યાં સુધી સદાચારને કલંકિત કરનાર એ પાપાત્મા વાલી જીવન ધારણ કરી લે. હું મારા જ અનુમાનથી સમજું છું કે તમે શોકના સમુદ્રમાં ડૂબેલા છો. હું તમારો ઉદ્ધાર કરીશ. તમે તમારી પત્ની અને વિશાળ રાજ્યને પણ અવશ્ય પ્રાપ્ત કરી લેશો. શ્રીરામનું આ વચન હર્ષ અને પુરુષાર્થને વધારનારું હતું. એ સાંભળીને સુગ્રીવને ભારે પ્રસન્નતા થઈ. પછી એ ઘણી જ મહત્વની વાત કરવા લાગ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રમણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 10મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.